سورة نمبر 7 سورة آراف. بسم الله الرحمن الرحيم. شروع کروچو موتا مهربان نے بہج دیالو اللہ نا نام تھی. الف لام میم صاد. کتاب انزل الیک فلا یکون فی صدرک حرج منه لتنذر به وذکرى للمؤمنین. اے رسول આ કિતાબ તારા પર અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે, માટે તારા મનમાં તે વિશે કોઈ રીતની શંકા પેદા થવા પામે નહીં, યાની કે તેની સત્યતા બાબતે કોઈ રીતની શક પેદા ન થવા પામે. અને આ એ માટે ઉતારવામાં આવી છે કે તું તે થકી લોકોને બિવરાવે અને ઈમાન લાવનારાઓ માટે તે સબકને બોધ પાઠ બને. એ લોકો, તમારી પાસે તમારા પાલનહાર તરફથી જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તે મુજબ કરો, તેની પેરવી કરો, અને અલ્લાહને મૂકી બીજા મુરબ્બીઓનું પેરવી કરો નહીં. સાચે જ તમે ઘણો થોડો સબક હાંસિલ કરો છો. અને કેટલીય વસ્તીઓનો અમે નાશ કરી ચૂક્યા છીએ, પછી અમારી સજા, અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે ઓચિંતો આવી પડ્યો હતો, અથવા દિવસમાં કે જ્યારે તેઓ બપોરના આરામમાં હતા. પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો, ત્યારે તેમનો પોકાર અમે બેશક ઝુલમગાર હતા, એ સિવાય બીજો કાંઈ ન હતો. માટે અમે તેમનાથી જરૂર સવાલ કરશું કે જેમના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા, અને રસૂલોને પણ અમે જરૂર પૂછીશું. પછી અમે તેમના કરેલા કામો તેમને ઇલમી રીતે જરૂર બયાન કરી સંભળાવશું, અને અમે કોઈ પણ વખતે ગેરહાજર ન હતા. અને તે દિવસે આ માલોનો તોલ ન્યાયપૂર્વકનો જ હશે, માટે જેની નેકીઓનો તોલ ભારે હશે તેઓ જ કામયાબ થશે, ફલાહ પામશે. અને જેમનો નેકીઓનો તોલ હલકો હશે તેઓ એ જ છે કે જેમણે અમારી નિશાનીઓ સાથે અન્યાયથી બેઇન્સાફી રીતે વર્તવાના કારણે પોતે જ પોતાનું નુકસાન કર્યું છે. ثم قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس لم يكن من الساجدين. અને એ આદમની ઔલાદ, સાચે જ અમોએ તમને જમીનમાં મોકલ્યા છે, સ્થાપ્યા છે, અને તેમાં તમારા માટે જિંદગીના ભરણ પોષણના સાધનો મૂક્યા છે, છતાં તમે ઘણો ઓછો શુકરને આભાર માનો છો. અને ચોક્કસ જ અમોએ તમને પેદા કર્યા પછી તમારી સુરતો ઘડી કાઢી. પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો, જેથી બધાએ સજદો કર્યો સિવાય ઇબ્લીસના. તે સજદો કરનારાઓમાંથીનો ન હતો. قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين. જેથી અલ્લાહે કહ્યું કે જ્યારે મેં તને સજદો કરવાનો હુકમ કર્યો ત્યારે તને કઈ વસ્તુએ સજદો કરતા અટકાવ્યો? તેણે અર્જ કરી કે હું આદમના કરતા ઉત્તમ છું. તે મને આગમાંથી પેદા કર્યો અને તેને માટીમાંથી પેદા કર્યા છે. તો અલ્લાહે કહ્યું, તું તેમાંથી નીચે ઉતર, યાની જન્નતમાંથી નીચે ઉતર, કારણ કે તને આ લાયક નથી કે તું અહીં ગર્વ અને ફખ્ર કરે, માટે તું નીકળી જા. બેશક તું કમીનાઓમાંથી છે. તો ઇબ્લીસે અર્જ કરી કે જે દિવસે લોકોને પાછા ફરી જીવતા કરી ઉભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલતને મોકો આપ. તો અલ્લાહે કહ્યું, બેશક તું મોકો અને મોહલત મેળવનારાઓમાંથી છે. તેણે અર્જ કરી કે તે મને ભૂલાવામાં નાખ્યો છે, માટે હું પણ ચોક્કસ જ તારા સાચા રસ્તા ઉપર તેમને માટે જરૂર તાકીને બેસી રહીશ, યાની કે લોકોને બહેકાવવા, સાચા રસ્તાથી દૂર કરવા માટે રાહ જોઈને તાકીને બેસી રહીશ. પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી અને જમણી બાજુથી ને ડાબી બાજુથી, આમ ચારે બાજુથી તેમને બહેકાવવા માટે જરૂર આવીશ. મતલબ કે અવળે રસ્તે, ખુદાના રસ્તાથી દૂરના રસ્તે તેમને બહેકાવવા માટે કોશિશમાં લાગ્યો રહીશ. અને તું તે લોકોમાંથી ઘણાઓને શુકરને આભાર માનનારા જોશે નહીં. અલ્લાહે કહ્યું, તું અહીંથી બે ઇજ્જત, અપમાનિત અને હળધૂત થઈને ચાલ્યો જા. પછી તેઓમાંથી જે કોઈ તારા મુજબ કરશે તારા છેલા બનશે, તો હું પણ તમે બધાથી ચોક્કસ જ જહન્નમ ભરી નાખીશ. અને એ આદમ, તું અને તારી બીબી જન્નતમાં વાસ કરો, જન્નતમાં રહો, અને જ્યાં જ્યાંથી તમારું મન ચાહે ખાઓ, અને આ ઝાડ પાસે જશો નહીં, નહીં તો તમે બે ઝાલિમોમાંથી ના થઈ જશો. પછી શૈતાને તે બેના મનમાં વસવસો નાખ્યો કે જેથી તે બેના છુપા ભાગો કે જે તે બેની નજરથી છુપા હતા તે તેમના પર જાહેર કરી નાખે, અને કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડ પાસે જવાની મનાઈ કરી નથી, પણ એ માટે, સિર્ફ એ માટે કે ક્યાંય તમે બે ફરિશ્તાઓ બની જાઓ અથવા અમર રહેનારાઓ, ક્યારેય ન મરનારાઓ માંથી ના બની જાઓ. અને શૈતાને બે આગળ કસમ ખાધી કે બેશક હું તમારા માટે સારું ચાહનારાઓમાંથીનો છું, અને આવી રીતે છેતરપિંડીથી તેઓને તે મનાઈ કરેલું ફળ ખાવા તરફ વાળ્યા. પછી જેવા તે બેએ તે ઝાડના ફળને ચાખ્યું કે તે જ વખતે તેમના છુપા ભાગો તેમના ઉપર જાહેર થઈ ગયા, અને તેઓ જન્નતના ઝાડના પાંદડા એક ઉપર એક પોતાના શરીર ઉપર ઓઢવા લાગ્યા, અને તેમના પાલનહારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બેને આ ઝાડ પાસે જવાની મના કરી ન હતી? અને શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું? બેએ અર્જ કરી કે એ અમારા પાલનહાર, અમો બંનેએ અમારા પોતાના ઉપર જુલમ કર્યો છે, અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર દયા નહીં કરે તો અમે ચોક્કસ જ નુકસાન ઉઠાવનારાઓમાંથી ના થઈ જશું. કહ્યું, ઉતરી જાઓ, તમારામાંથીના કેટલાકો કેટલાકોના દુશ્મન રહેશે, અને એક સમય સુધી, એક નક્કી કરેલા સમય સુધી જમીનમાં જ તમારી જગ્યા અને જીવવાના સાધનો છે. કહ્યું કે તેમાં જ તમારી જિંદગી ગુજારશો અને તેમાં મોત પામશો, અને તેમાંથી જ બદલા અને સજા માટે તમને બહાર કાઢી લાવવામાં આવશે. એ આદમની ઔલાદ, તમારી પડદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર કપડાં ઉતાર્યા છે, અને તકવાના કપડાં. પરહેજગારીના કપડાં એ જ સૌથી ઉત્તમ છે. આ કપડાનું ઉતારવું પણ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ સબકને નસીહત હાંસિલ કરે. એ આદમની ઔલાદ, ખબરદાર, શૈતાન તમને ભમાવી ન મૂકે. જેવી રીતે કે તમારા મા બાપોને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બેનો જન્નતી કપડાં તેમના શરીર ઉપરથી ઉતરાવ્યા કે જેથી તે બેના છુપા ભાગો તેમને દેખાડી દે. બેશક શૈતાન તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોયા કરે છે કે જ્યાંથી તમે તેમને જોઈ શકતા નથી. બેશક અમોએ શૈતાનોને, જેઓ ઈમાન નથી રાખતા, તેમના મદદગારને હિમાયતી બનાવ્યા છે. અને જે સમયે તેઓ બેશરમી ભર્યું કામ કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપ દાદાઓને પણ એવું જ કરતા જોયા હતા અને અલ્લાહે પણ અમને તેનો જ હુકમ કર્યો છે. એ રસૂલ, તું કહે કે અલ્લાહ ચોક્કસ જ બેશરમી ભર્યા કામોને હુકમ કરતો નથી. શું તમે જે કાંઈ જાણતા નથી તે અલ્લાહ વિરુદ્ધ બોલો છો? તું કહે કે મારા પાલનહારે તો ન્યાયનો હુકમ કર્યો છે અને આ કે દરેક નમાઝ વખતે તમારા મોઢા સીધા રાખો, યાની કે કાબા તરફ રાખો, અને દીનને તેના જ માટે નિખાલસ રાખી, ખુલુસવાળા રાખી, સાફ દિલવાળા રાખી, તેને જ પોકારો જેવા તમને તેણે પહેલા પેદા કર્યા હતા તેવા જ તેની હુજૂરમાં પાછા ફરીને જશો. એક ટોળાને તો તેણે હિદાયત કરી છે અને એક ટોળું એવી હાલતમાં છે કે તેમના પર ગુમરાહી સાબિત થઈ ગઈ છે. બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના મુરબ્બી બનાવી લીધા છે અને તેઓ હિદાયત પામેલા છે એવું ગુમાન કરે છે, એવો ખોટો ખ્યાલ રાખે છે. એ આદમની ઔલાદ, તમે દરેક નમાઝના વખતે તમારી સજાવટ કરતા રહો, શણગાર કરો, યાની કે રૂહાની તથા જિસ્માની શણગાર કરતા રહો, તથા ખાઓ અને પીઓ અને ઉડાવ ખર્ચ કરો નહીં. બેશક ઉડાવ ખર્ચ કરનારાઓને તે દોષ રાખતો નથી. وَجَنِّي عِبَادِهِ وَالطَّيِّبَاتِ مِنَ الرِّزْقِ اے رسول تو کہے کہ اللہ ہے حلال ٹھراویلا شنگار نے કે જે તેણે પોતાના બંદાઓ માટે પેદા કર્યો છે તે તથા રોજી માટેની પાક વસ્તુઓને કોણે હરામ કર્યા છે? તું કહે કે જે લોકો દુનિયાની જિંદગીમાં જ ઈમાન લાવ્યા છે તેમના માટે કયામતના દિવસે ખાસ કરીને આ વસ્તુઓ હશે. આવી રીતે સમજુ લોકો માટે અમે અમારી આયતો લંબાણથી બયાન કરી દઈએ છીએ. એ રસૂલ તું કહે કે મારા પાલનહારે બેશરમી ભર્યા કામો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે તથા ગુનાહોને તથા કારણ વગરના બંડને બળવાને સામે થવાને અને એ વાતને કે તમે કોઈને અલ્લાહનો શરીકને ભાગીદાર બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઈ પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ ઉતાર્યું ન હોય અને એ વાતને પણ કે અલ્લાહની વિરુદ્ધ અલ્લાહની ખિલાફ તમે એવું બોલી નાખો કે જે તમે જાણતા ન હો અને દરેક ઉમ્મત માટે એક સમય નક્કી છે પછી જ્યારે તેમનો નક્કી કરેલો વખત આવી પહોંચે છે ત્યારે તેઓ એક પળ માટે પણ ન પાછળ રહેશે ન આગળ વધશે. એ આદમની ઔલાદ, જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો અમારી નિશાનીઓ તમને વાંચી સંભળાવે તો જે અલ્લાહથી બીને ચાલશે તથા સુધારણા કરશે તો તેમને ન તો કાંઈ બીક રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે. અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા અભિમાન કરી તેમનામાંથી મોઢું ફેરવ્યું તો તેઓ જ જહન્નમવાસીઓ છે જેમાં તેઓ હંમેશને માટે રહેનારા બનશે. ત્યારે એ કરતા વધારે જુલમગાર કોણ હશે કે જેણે અલ્લાહના માથે જૂઠું આળ ખોટી તહમત મૂકી અથવા તેની આયતોને જૂઠલાવી? તેઓ એ છે કે જેમને લખ્યા મુજબનો ભાગ તો મળ્યા કરશે, યાની કે લખ્યા મુજબનો ખાવા પીવાનો ભાગ તો મળ્યા કરશે, અહીં સુધી કે જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા તેમનો છેડો લાવવા માટે, ખતમ કરવા માટે તેમની પાસે આવી પહોંચશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પોકાર્યા કરતા હતા તેઓ હવે ક્યાં છે? તો ત્યારે તેઓ કહેશે કે તેઓ અમારામાંથી ગાયબ થઈ ગયા છે અને પોતાની જ વિરુદ્ધ, પોતાની જ ખિલાફ સાક્ષીને ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિકો હતા. અલ્લાહ કહેશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલા જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઈ ચૂકી છે તેમની સાથે જહન્નમની આગમાં દાખલ થઈ જાઓ. જ્યારે જ્યારે કોઈ ઉમ્મત જહન્નમમાં દાખલ થશે ત્યારે ત્યારે તે પોતાના સાથી ધર્મી ઉમ્મતને લાનતને ફિટકાર કરશે, ત્યાં સુધી કે જ્યારે બધા ટોળા એકબીજા સાથે તેમાં ભેગા થઈ જશે તો પાછળવાળા આગળવાળાઓ બાબતે અર્જ કરશે કે એ અમારા પાલનહાર, અમને તો આ લોકોએ ગુમરાહ કર્યા હતા, ભટકાવ્યા હતા, માટે તેમને જહન્નમની આગનો બેવડો બે ગણો અઝાબ આપ. અલ્લાહ કહેશે કે દરેકને માટે બેવડો જ અઝાબ છે, પણ તમે જાણતા નથી. અને આગળવાળા પાછળવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઈ બરતરી, કાંઈ બલંદી રહી નથી, માટે હવે તમે પણ તમારા આમાલના કારણે સજાની મજા ચાખો. બેશક જેમણે અમારી આયતોને, અમારી નિશાનીઓને જુઠલાવી તથા અભિમાનથી તેનાથી મોઢું ફેરવ્યું તેમના માટેના આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય. અને અમે ગુનેગારોને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. જહન્નમમાં તેમના માટે આગની પથારી હશે અને તેમના ઉપર ઓઢવાનું પણ આગનું હશે. અને અમે ઝાલિમોને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. અને જે લોકો ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, જો કે અમે કોઈ પણ વ્યક્તિને તેના ગજાથી વધારે, તેના ખમવાની તાકાતથી વધારે તકલીફ આપતા નથી, તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશના રહેનાર થશે. ۚ અને તેમના દિલોને અમે કિનાખોરીથી પાક કરી દઈશું અને તેમના નીચેથી નદીઓ વહેતી હશે. અને તેઓ કહેશે કે બધા વખાણને તારીફ અલ્લાને જ માટે છે કે જેણે અમને રસ્તો દેખાડી આ જગ્યાએ પહોંચાડ્યા, અને જો અલ્લાહે રસ્તો દેખાડ્યો ન હોત તો હરગિઝ અમને રસ્તો મળતે નહીં. ચોક્કસ જ અમારા પાલનહારના રસૂલો અમારી પાસે હક સાચું લઈને આવ્યા હતા, અને એ જ વખતે તેમને પોકારી કહેવામાં આવશે કે આ એ જ જન્નત છે કે જેના તમે તમારા સારા અમાલોના કારણે, સારા કામોના કારણે વારસને વંશજ બનાવવામાં આવ્યા છો. અને જન્નત વાળા જહન્નમ વાળાઓને સંબોધી પૂછશે કે અમારા પાલનહારે અમને જે વાયદો કર્યો હતો તે અમારા માટે તો સાચો રહ્યો, સાચો પડ્યો, માટે શું તમારા પાલનહારે જે વાયદો તમને કર્યો હતો તે તમારા માટે સાચો પડ્યો કે? તો તેઓ જવાબ આપશે કે હા. પછી એક પોકારનાર તેમની વચ્ચે પોકારશે કે ઝાલિમો પર અલ્લાહનો ફિટકાર ને લાનત થાય. જેઓ અલ્લાહના રસ્તાથી લોકોને અટકાવતા હતા અને તે સાચા રસ્તાને વાંકો ચૂકો બનાવવાની તરકીબો અને રીતભાતો ગોતતા હતા, અને વળી તેઓ આખિરતના ઇનકાર કરનારા, કબૂલ ન કરનારા પણ હતા. અને આ બે પક્ષો, બે ગીરો વચ્ચે એક આડ હશે, અને તે આડ એટલે આરાફ, જહન્નમ ને જન્નત વચ્ચે આવેલી ઊંચી દિવાલ પર એવા માણસો હશે, તે આડ ઉપર એવા માણસો હશે કે જેઓ દરેકને તેની નિશાની પરથી ઓળખી કાઢશે, અને તેઓ જન્નત વાળાઓને કે જેઓ હજી તેમાં દાખલ થયા નહીં હોય, જો કે તેઓ તેના ચાહનારા હશે, તેમને સંબોધીને કહેશે કે તમારા પર સલામ થાય. અને જ્યારે તે જન્નતવાળાઓની નજર જહન્નમવાસીઓ તરફ ફરશે ત્યારે અર્જ કરશે કે એ મારા પાલનહાર, અમને ઝાલિમ લોકો સાથે રાખજે નહીં. અને આરાફના રહેવાસીઓ કેટલાકોને કે જેમને તેઓ તેમના નિશાનીઓ પરથી પારખી લેશે, પોકારીને કહેશે કે ન તમારા ભેગા કરવાએ તમને કંઈક કામ આપ્યું, અને ન તે વસ્તુઓએ કે જેના પર તમે અભિમાનને ઘમંડ કર્યા કરતા હતા. પછી જન્નતવાસીઓ તરફ ઈશારો કરી તે જહન્નમવાસીઓને પૂછશે કે શું આ તેઓ જ છે કે જેમના વિશે તમે કસમ ખાઈને કહ્યા કરતા હતા કે તેમના પર અલ્લાહ મહેરબાની કરશે જ નહીં? પછી જન્નતવાસીઓ તરફ ફરીને કહેશે કે તમે જન્નતમાં દાખલ થઈ જાઓ, તમને ન તો કાંઈ બીક રહેશે અને ન તો તમે ઉદાસ થશો. અને જહન્નમ વાળા જન્નત વાળાઓને પોકારી કહેશે કે અમારા પર થોડુંક પાણી રેડી દો, અથવા અલ્લાહે તમને અતા કરેલી રોજીમાંથી અમને પણ થોડીક આપો. તેઓ જવાબ આપશે કે બેશક અલ્લાહે એ બે વસ્તુઓ નાસ્તિકો માટે હરામ કરી છે. કે જેમણે પોતાના ધર્મને રમત ગમતનું સાધન બનાવ્યું હતું અને જેમને દુનિયાની જિંદગીએ ધોકો ને દગો આપ્યો હતો, માટે આજના દિવસે અમે પણ તેમને એવા જ ભૂલી જઈએ છીએ જેવી રીતે કે તેઓ આ દિવસના મેળાપને, આ દિવસના ભેગા થવાને ભૂલી ગયા હતા. અને એ કારણસર કે તેઓ અમારી નિશાનીઓનો ઇનકાર કર્યા કરતા હતા. અને બેશક અમે તેમના માટે એક એવી કિતાબ લાવ્યા છીએ કે જેમાં અમોએ ઇલમી રીતે ખુલાસો કર્યો છે, યાનિ કે ઇલમી રીતે દરેક બાબતનો ખુલાસો કર્યો છે, ને ઈમાન લાવનારા લોકો માટે તે હિદાયત તથા રહેમત છે. શું તેઓ સિર્ફ તે દિવસના નતીજાની, રિઝલ્ટની રાહ જોવે છે? જે દિવસે તેનો નતીજો, તેનું રિઝલ્ટ જાહેર થઈ જશે, તો જેઓ તેને પહેલાથી જ ભૂલી ગયા હતા તેઓ કહેશે કે બેશક અમારા પાલનહારના રસૂલો સત્ય અને હક લઈને આવ્યા હતા. પછી હવે કોઈ અમારી પણ શફાત કરનારો છે કે જે અમારા માટે શફાત કરે, અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જેથી જેવા કામો, જેવા ખરાબ અમલો અમે કર્યા કરતા હતા તેની વિરુદ્ધ ના કાર્યો કરીએ? સાચે જ તેઓએ પોતાને મોટું નુકસાન પહોંચાડ્યું અને જે વસ્તુઓ તેઓ બનાવી કાઢતા હતા, ઉપજાવી કાઢતા હતા, તે બધી તેમના હાથમાંથી નીકળી ગઈ છે. બેશક તમારો પાલનહાર તે અલ્લાહ છે કે જેણે આસમાનો તથા જમીનને 6 દિવસમાં પેદા કર્યા અને આસમાન ઉપર બિરાજમાન થયો. એ જ દિવસને રાત્રિ થકી ઢાંકી દે છે કે જે ઝડપથી તેની પાછળ ચાલી આવે છે, અને સૂરજ તથા ચાંદ તથા તારાઓ પેદા કર્યા છે જેઓ તેના હુકમથી હુકમ માનનારા બન્યા છે. ખબરદાર રહો કે બનાવવું તથા હુકમ આપવો એ તેનું જ કામ છે. બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનો પાલન કરતા છે.